લોકો આવરણ ખોલવા માટે તો આ બધું શાસ્ત્રો હશે. લોકોએ કરેલું છે આવરણ, લોકોએ આવરણ કરેલું છે. કઈ ચલાવવું જોઈએ ને સંસારમાં, કઈ ચલાવવું જોઈએ એટલે આ જાતનું બધું તૈયાર કરેલું. આત્મા જોતા રાજી થઈ ગયું હશે તમે છે ખાતે જઈએ તમે. બસ અંદર ની આમ મુર્મી આવે, અંદર થી ઉર્મી આવે, અંદર થી ઉર્મી આવે એટલે એમ ખબર પડે. ઉર્મી આત્મા ની આવે જે અંદર થી આમ કે આપણને ભાસ થાય, અંદર થી ભાસ થાય. જેમ કે અમારા કર્મ આપે ખાવા પીવાનું, ખાવા પીવાનું તો કઈ નઈ, કર્મ કર્યા હોય તો યારી આપે. જો કર્મ સારા હોય તો પેલો આપડે માનીએ ને પેલો બીજો જન્મ પુનર્જન્મ એક દિવસ જતો નથી. આ દેહ ના હશે એક દિવસ આહાર શાસ્ત્ર ના જ્ઞાની ને જ્ઞાનીઓ છે. શું કે આ શાસ્ત્ર ના જ્ઞાની છે, જયારે જ્ઞાની છે પણ એ કામ માં લાગે ને સાચા જ્ઞાની. કેવું શાસ્ત્ર ના જ્ઞાની તો શું કે સાકર ગઈ છે એવું કે. શું કે સાકર ગળી છે એવું કે. પછી આપણે પૂછીએ પ્રશ્ન પણ ગળ્યું એટલે શું એ સમજાવો ને, કારણ કે એવું નથી જાણતો, એ તો અનુભવ થવો જોઈએ. એટલે આ સાકર ગળી છે તો હજી આખું જગત ઉભું રહ્યું. અને ગળ્યું શું છે એ ભાન લાવે ત્યારે એ જ્ઞાની કહેવાય. અને એ જ્ઞાની શંકર ના કરતા 10% વધુ જ્ઞાન આપી શકે. 10% જ્ઞાન પછી સિદ્ધાંત આપો, આપે આખો જ સિદ્ધાંત આપે. એટલે કામ નીકળી જાય ને અત્યારે લોકોનું કામ નીકળી જાય. વિકાસ ધર્મ તરીકે ઓળખાય, વિકાસ ધર્મ તરીકે. અને પછી જૈન તરીકે ઓળખાય, પાછળ તીર્થંકર હોય જ્ઞાની વિકાસ ધર્મ, વિકાસ ધર્મ હોય તે સાચો, તેનાથી બીજો નંબર જૈન ધર્મ. મૂળ વિકાસ ધર્મ એમનો પ્રશ્ન હતો. ઘેર રણછોડભાઈને પૂછતા હશે કે આ તીર્થંકરો 24 જ કેમ છે, એટલે પછી રણછોડભાઈ તો દાદાને પૂછ્યો મને ખબર નથી. આ જગત એ હિન્દુ હિન્દુ ધર્મમાં 24 અવતાર કહેવાય છે, એટલે 24 નો આંકડો કેમ છે? એવું જ છે, 24 જ છે, એને એક જ છે. આ તો ભેદ બુદ્ધિ વાળા પૂરી પાડી આવી છે. આ તો પોતાના માર્ગ ચલાવવા માટે રસ્તા કર્યા છે. એક જ વસ્તુ છે, કોઈ 25 કઈ છે નહીં હિન્દુસ્તાનમાં. આંકડો 24 જ કેમ? એ 24 છે બરોબર છે, પણ આ 24 કેમ છે એમ કે આ જગત બિલકુલ નિયમસર છે. કેવું છે? નિયમસર, એટલે એનો નિયમ ત્યાં સલાહકાર પુરુષ ધર્મ થાય. જયારે તીર્થંકરો હોય ત્યારે 63 પુરુષો સલાહકાર હોય. તીર્થંકર હોય ત્યારે નહીં, પણ તીર્થંકરો 63 કલાકા પુરુષો ઘર થાય ત્યાં અવસતુનિકાળમાં પૂરા થાય, પછી ઉત્તરતુનિકાળમાં 63 કલાકા પુરુષો ઉત્પન્ન થયા જ કરવાના. 24 તીર્થંકરો 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પતિ વાસુદેવ અને 9 બળદેવ, આ 63 છે તે ઉત્પન્ન થયા જ કરે. આ આમાં છે તે રાવણ કે પ્રતિવાસી લઈ જાય. આ 63 સલાકા પુરુષો કહેવાય, એનું નામ ના લેવાય. કૃષ્ણ ભગવાન નો ફેર નહીં કરતો છતાં આ હિન્દુસ્તાન લોકો બહાર છે અહીંયા આગળ, કારણ કે એમને ખબર નથી કે આ શું જવાબદારી છે. સલાકા પુરુષ એવું ખબર નથી. બાળક પૂતળા કરી નથી મળતા, કારણ કે એ તો બીજા તો કહેવાય ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ માણસ, અને એ તો નિયમ છે કે એક બાજુ વાસુદેવ જન્મે એક બાજુ પ્રતિન વાસુદેવ જન્મે, બે લડવાના જ છે, ઇતિહાસ ઉભો કરવાનો. ઇતિહાસ ના હોય ત્યારે લોકો શું કે વાંચે શું, લોકોને ફરક જોઈએ ને, એટલે એવા એવું નવ વખત ઇતિહાસ ઉભા થાય અને બળદેવ ખરાબ એક વખત. અને બળદેવ કોને કહેવાય કે વાસુદેવ નો વર્મય ભાઈ હોય, દરેક ઘર બધું બતાવે, આપણો સિદ્ધાંત આપો બધો ખુલ્લો કરી આપે, મોક્ષ માં ઈચ્છા થાય છે એટલા માટે તો આવ્યો છું. સંસાર એટલે જેલ કહેવાય, અને પેલું મુક્ત પણ કહેવાય, મોક્ષ એટલે મુક્ત પણ. જૈન તો જૈન તો આપ્યા તો નામ જઈ રહ્યા છે, ઘેર લાભો હોય પણ ચિંતન કરવાની વાત નથી. એ પુણ્ય જો ગજબ ની પુણ્ય કહેવાય, એને જોતા જ સરળ માણસ ને મોક્ષ થઈ જાય, એને જોવાથી જ મોક્ષ થઈ જાય. એમનો હાસ્ય જુએ નહી તો મુક્તિ મળે. પૂરી ને શાક લઈ આવ્યો પણ આ શાક છે તે પેલા ચકરીયા નું ના લાવશે, કે ચકરીયા નું લાવશો નહી, ભગવાન ની આવડે છે એટલે બીજું સાકરી આવજો, પણ મને હજી ઉઠવાનું ગમતું નથી, પણ કોણ ને જ ગમે, મહી કજુ અસર ના થાય, કોણ ને ગમે, કારણ કે વાણી બહુ મીઠું બહુ મીઠી મધુર બહુ મધુર અત્યંત, એ કોઈ જે તુલના ના કરે એટલી મધુરતા. પણ એ છે તે તમે પેલા વાત કરી હતી કનુભી રાવ, એક રતલ એક રતલ દૂધ પોણા રતલ દૂધ હોય પછી કઈ રેડ રેડ કરે છે, એટલે આપણું રેડ ઉભરી જવા માંડ્યું એટલે સમજી ગયો કે આ બધું આ તો કાયમ ધોરાય, એટલે એમને ધોઈ દેવું પડશે. આપણે આપ તો કલાક માં કહો છો પછી અવતાર ની ક્યાં વાત રહી, એટલું પછી લાભ હવે વધારે બેસવાનું શું એમનો, કે છે નવકાર મંત્ર છે એ ક્રમિક મંત્ર છે ને, તો પછી અક્રમ માર્ગ માં એને અહીંયા સ્થાન કેમ આપ્યું, બહુ એનું સ્થાન તો વ્યવહાર તરીકે છે, વ્યવહાર તરીકે વ્યવહારમાં જીતા છો ને તું, હજુ વ્યવહાર નિકાલ જીતા વ્યવહારનું ચોખ્ખું કરવાનું છે ને, એટલે મંત્રો તમને વ્યવહારમાં અડચણ ન થવા દે, મંત્રોથી તમને વ્યવહારિક અડચણ આવતી હોય તો ઓછી થઈ જાય. કે જો મંત્ર આપણે જો સ્થિર હોઈએ તો મંત્ર ની જરૂર નથી એવું નહીં, મન સ્થિર હોય તો પછી આપણને મંત્ર ની જરૂર નથી, એ વાત સાચી, એ વાત ખરી છે, જરૂર નથી નથી ત્યારે તો ના વાંચે, પણ જરૂર હોય તે વાંચે ને, એટલે બધાને એવું સરખું ના હોય, જો એટલે કોમનલી બધાને ના હોય, કોઈ અનકોમન માણસ હોય તે વાત છે તે એમને જોઈ દે, તો બાકી જે નવકાર મંત્ર છે ને એ તો સંન્યસ્ત મંત્ર છે, કેવો છે સંન્યસ્ત મંત્ર, એટલે એનો અધિકારી કોણ? કે આજ કોઈ સાધુ આચાર્ય અધિકારી નથી એના, ખરા અધિકારી સંન્યસ્ત. એટલે જેને સંન્યાસ વર્તે છે, સંન્યાસ તો જ્ઞાની એકલા ના, આખા દુનિયામાં જ્ઞાની પુરુષ એક હોય તો એને એકલા નો સંન્યાસ કહેવાય, બીજો બધો સંન્યાસ ના કહેવાય. એમ તો સાહેબ આ બધા સંન્યાસીઓ છે ને એ સંન્યાસ ને, આ તો બધા લૌકિક કહેવાય, લૌકિક. સાચી ભાષામાં સંન્યાસ ના કહેવાય, સાચી ભાષામાં સંન્યાસ ના કહેવાય. સંન્યાસ દેહાધ્યાસ સાથે હોય નહીં, કોઈ દાડો જે સંન્યાસ છે એ દેહાધ્યાસ સાથે હોય નહીં. આપ સમજ માં આવી ને, દેહાધ્યાસ અને સંન્યાસ જે સાથે હોય શકે, કાં તો સંન્યાસી કે કાં તો દેહાધ્યાસ. તો અત્યારે બધા સાધુઓ દેહાભ્યાસ છે, શું છે? આ જે સંન્યાસીઓ આવે છે તે મારા દેહાભ્યાસ ના, તો માટે લૌકિક છે સંન્યાસ. સંન્યાસ નો અર્થ અર્થ ઉતારી દીધો, અર્થ એનો હોવો ઘટે. સંન્યાસ સંન્યાસ થાય એટલે જેને દેહાભ્યાસ હોય નહીં. આપણે સમજતા આવ્યું ને, ત્યાં મિથ્યાત્વ હોય નહીં, દેહાધ્યાસ ના હોય, મિથ્યાત્વ હોય નહીં, રોંગ બિલીફ ના હોય. શું નામ આપનું? ચિમનલાલ. ચિમનલાલ નથી, મને બોસ મળતો નથી, હું અંડર હેન્ડ, મને કોઈ દેખાતું નથી. અમારે કોઈને બોસ માનવા કે નહીં? મને અમારે કોઈને બોસ માનવા. આપને જ્ઞાની પુરુષ છે તો બોસ માનવા પડે ને અમારે? ના, એ બોસ તો બહાર તમારા પેલા ઉપરી હતા તેમને મને, જ્ઞાની પુરુષ બોસ મનાય છે. જ્ઞાની પાસે તો પરમ વિનય જોઈએ, પરમ વિનય, પરમ વિનય. વિનય વિનય નહીં, હા, વિવેક નહીં, વિનય નહીં, પણ પરમ વિનય નહીં. વિનય નો શું અર્થ કરો છો? હૃદય, તે વખતે આપણું હૃદય એમના ખોળામાં ઢળી જાય તે વખતે પરમ વિનય હોય. આપણું હૃદય એમના ખોળામાં ઢળે ત્યારે પરમ વિનય થયો હોય. અને આમનામ આમનામ નિતાર દીએ અને હૃદય ખોળામાં ઢળ વિનય થયો કહેવાય. જો પણ હૃદય ખોળામાં ઢળી ગયું એટલે પરમ વિનય થાય. જો પરમ વિનય ધીમો, જ્ઞાની પુરુષ કઈ વિનય જોઈતો નથી. તમારે કર્મ બંધાય છે અને જ્ઞાની કરે તો બંધાય નહી, જ્ઞાની કરે તો બંધાય નહી, અજ્ઞાની ના કરે તો બંધાય. જય સચિદાનંદ. ના કરે એ જાણે કે આ જ્ઞાન ની બહાર ગયો ગુનો, એવું એમના એમનો કાયદા થી કહેવાય. સાહેબ નો વરસાદ સ્થિર છે એ ચંચર થાય ખરો? એનો સ્વભાવ સ્થિર છે, ચંચર થાય કે છે? ના થાય કે છે? આત્મા નો સ્વભાવ નિરંતર સ્થિર જ છે. તો તમે કયો સ્થિર ચંચર થઈ ગયો તમારો આત્મા? પ્રકૃતિ ચંચળ તો અચંચળ થાય છે. હા, એ આત્મા ચંચળ નથી. શું કહ્યું? એ જે આત્મા છે એ અચળ છે. કેવો છે? અચળ. અને આ જે વ્યવહાર આત્મા છે, વ્યવહાર આત્મા એ સચળ છે. કેવો છે? સચળ. સચરાચર જગત છે, સચરાચર. આ સચર કરવા છે. સમજ માં આવ્યું? હવે સચર એ મિકેનિકલ આત્મા છે. કેવો છે? મિકેનિકલ. એ ખાવ પીવો તોફાન બધું, પુરણ ગલન, પુરણ ગલન, પુરણ ગલન. કયું પુરણ ગલન તમે જોયું? ચાલ્યા જ કરે છે પુરણ ગલન. એનું એ જ ચાલ્યા કરે. અહીંયા આગળ મરમ નાખો, મરમ પૂરણ કરો, સંડાસ નું દિન ગરમ કરો, તેની ખાતરી થાય વસ્તુત્વની કે હું કોણ છું, હું શું છું એની ખાતરી થઈ જાય. અને વસ્તુત્વની ખાતરી થઈ એટલે પૂર્ણત્વ થયા કરે. પછી મારે પૂર્ણત્વ કરાવવા આવવું પડે નહીં, એની મેરેજ થયા કરે. વસ્તુત્વની ખાતરી લેવા આવ્યો છું. હા, વસ્તુત્વની ખાતરી. આજ તો હજુ ભૂમિકા તૈયાર કરવા માટે અમારે દવા આવી પડે. અહીં જનરલ સ્ટોર ચાલે નહી, અહીં તો આદિવાસી દુકાન ચાલે કરે. એટલે પછી કે છે બહુ સરળ માણસ. હા, આ પુનિત મહારાજ ના બધા શિષ્યો બધા સરળ છે. તે સરળ અને સત્ય તો બસ સત્ય હૃદયથી સત્ય માણસ. પછી મને કહે છે મને અનુભવ થયો છે. શાનો અનુભવ? શાનો થયો છે? આત્માની અનુભૂતિ કે છે. આત્માનો પડછાયો જોયો નથી કોઈ. સમય પાસે જ લાવ ગયો. આત્માનો પડછાયો હજી પહોંચ્યો નથી. આત્માનો જો પડછાયો પહોંચ્યો હશે સંકેત થશે. ભલે આત્માને ના પહોંચે પણ આત્માનો પડછાયો જેમ માણસી પાસે પડછાયો પડે છે ને, એ પડછાયામાં પગ આપણે મૂકીએ એ રીતે આત્માના પડછાયા તો પહોંચે આ તો સંકેત થશે. આત્માને પડછાયા પહોંચ્યા નથી. આ આત્મા તેને આત્મા કહો છો? કે મને તો આવું રીતે કહેતા હતા. ત્યાં લોકો આવું તમને દેખાવી પડે ને ત્યાં બીજા લોકો એ આ આનંદ એ આત્માનો આનંદ હોય એ કહે છે. જયારે આનંદ થાય છે ત્યારે એમ કહે છે કે આત્માનો આનંદ નીકળ્યો. અરે મોય ના, આ તો મનનો આનંદ છે. આત્માનો આનંદ એક વખત થયા પછી એ જાય નહીં. એક ફરો આત્માનો આનંદ છૂટ્યો તમારે જાય છે. કેટલા વાર થયા? અને અક્રમ માં બે સાથે રહી શકે એટલે જયારે જ્ઞાન થાય ત્યારે અહંકાર જાય. ફક્ત સંસાર વ્યવહાર ચલાવવા પૂરતો અજીવ અહંકાર રે. કયો? અજીવ. પેલો જે સજીવ અહંકાર હતો તે અજીવ રે. જો તે સંસાર ચલાવવા પૂરતો. સંસાર ને ચલાવે છે કોણ છે? કયો ભાગ છે? અજીવ ભાગ છે. તમે વકીલ થયા, તમે વકીલાતો કર્યો, એ બધું અજીવ ભાગે કર્યો. એ સાહેબ જે રીતે કરી છે અજીવે કરેલું છે. આ વકીલાત કરી બધું કર્યું, અત્યાર સુધી ભણ્યા કર્યા બધું રીતે અજીવ ભાગ કર્યું. હજુ ભણી શકે? અજીવ ભણી શકે? અજીવ જ ભણ્યું. આ અજીવ જુદું, આ અજીવ જુદું, અને આ અજીવ જુદું. બે જાતનો અજીવ. એક સ્વાભાવિક, સ્વાભાવિક પૂતગલ કહ્યું ને, અરે બીજું વિભાવિક પૂતગલ. વિભાવિક પૂતગલ એ અજીવ થી જ સંસાર ચાલે. જીવ તો દેખાય પણ અજીવ. અજીવ જ કોમ કરી રહ્યું છે. આ ચેતન કહું છું, ચેતન દેખાય છે ત્યાં કરતું. નહી તો ચેતન દેખાયું કેવાય? આ અજીવ જ કામ કરી રહ્યું છે. એ આખા કોઈ સાધુ સંન્યાસી ને એમના સમજમાં ના આવે એટલે આજે સંપીત થતું નથી. આ કામ જ કરી રહ્યું છે હજી. એને સજીવ માને છે. શું માને છે? એ ભ્રાંતિ. કઈ ભ્રાંતિ? સજીવ માને. આ બધું અજીવ જ કરી રહ્યું છે. બધું ખબર જેવું છે નહીં? જ્ઞાની પુરુષ નું વચન તો સાંભળવા જેવું જ હોય ને, કે અહીંથી જન્મ્યા ત્યાંથી અજીવ ભગત બધું પ્રસ્તાવ કરે છે બધું, અને અજીવ અજીવ કરે છે ને આપણે અહંકાર કરીએ છીએ કે ના કરીએ, કરે છે કોણ અજીવ, અને એમને હજી અહંકાર રહ્યો છે. સજી ત્યારો જે સજી થી બાંધ્યા હતા હજી ઉડી ગઈ, ખોટી રોંગ પેલી પતી એ ઉડી ગઈ, અજીવ રહ્યો. હવે તમને પોતા અનુભવ થી કહો છો કે પણ આવું ચાલે છે? હા, એટલે તીર્થંકર માર્ગ હોય એવું લાગે છે ને? અહીં તો વેદાંતિ આવે, જૈન આવે, મુસ્લિમ આવે, પારસી આવે, અહીં પારસી છે કોઈ? આપડે પારસી રહ્યો એ આત્મા પામ્યો છે, આદિવાસી જેવા છે, અને સંસાર બાબતમાં વાણિયા જેવા થઈ ગયા, ધર્મી બાબતમાં આદિવાસી જેવા થઈ ગયા, સંસાર બાબતમાં વાણિક લેવા જેવા થઈ ગયા, હોશિયાર થઈ ગયા, અને ધર્મ આદિવાસી જેવા થઈ ગયા. એટલે મારા નહી આવું લખવું પડે છે, અને મારી વાણી તો સાધવાદ હોય, સાધવાદ કોઈને કોઈને, કારણ ખંડન મરવાની વાત મારી વાત ના હોય. ત્રણે પુસ્તક માં ત્યાં પેલું પુસ્તક લાગે કે એક બહુ નો વ્યવહાર છે કે છે, પણ એક બહુ નો વ્યવહાર જો રાખવો હોય આપણે તો આગળ થશે હરી ના કરવી જોઈએ, અને મધ્યથી તમે હરી કરો છો એટલે આવતો બહુ પાછું કેવું બોલાવો છે, મધ્યથી આવતો બહુ બોલાવશો, એટલે આ બહુ ગમતા હોય તો આપણે મધ્યથ કર્યા કરવો ગમે છે ખરા? દાદા તો ભાઈ પૂર્ણ પ્રગટ પરમાત્મા 14 લોક નો નાથ છે, જે માગે આપણે પટેલ નું અસ્તિત્વ ખરાબ થઈ ગયેલું છે, કારણ કે એ બધું છે પબ્લિક ટ્રસ્ટ થઈ ગયું છે, પબ્લિક ટ્રસ્ટ જોડે વાતો કરે છે, કોણ છે કોણ વાતો કરે તારા જોડે? એટલે દાદા ભગવાન નહીં બોલતા, એ મહી ઓરિજિનલ ટેપ રેકર્ડ છે, ઓરિજિનલ ટેપ રેકર્ડ કરીએ તેના પછી આ ઓરિજિનલ ટેપ રેકર્ડ થાય, હવે ઓરિજિનલ ટેપ રેકર્ડ અંદર એ અમારે બોલીએ નહી, આ વાણી ત્યાં પ્રગટ બોલ્યા કરે, અમે એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ, કેવું જ્ઞાતા દ્રષ્ટા, તમે સમજાવ્યું આ બધું? 20 વર્ષથી આ દ્રષ્ટા ફાડી નાખેલા છે, એ ઇગોઇઝમ છે, શું છે? વાણી તો હું બોલું છું એમના ઇગોઇઝમ, એ બધું ખરાબ થયેલું હોય તારે સર્વજ્ઞ લખાય, સર્વજ્ઞ જો કે લખાય નહીં તે આચાર્ય એવું માધા ઉઠાયેલા, પણ કુદરત ના દોષ, કુદરત ના કાયદા દોષ ના દેખાય, કુદરતી ગુના ના કેમ નથી દેખાતા? એટલા કહે છે કે તમે પોતે જ વકીલ, દોષ નથી દેખાતા શું, કારણ કે આરોપી તમે છો, દોષ વાળા તમે જ છો, અને જજે તમે છો, વકીલે તમે છો, બોલો હવે સી રીતે દોષ દેખાતા? હે નથી દેખાતા, આરોપી પોતે છે, ના થાય મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય, નિયમ એવો જગત આખો નિર્દોષ, એક પણ મારા દોષી દેખાય નહીં ત્યારે હાસ્ય છે ને, અને મુક્ત હાસ્ય થી માણસ કલ્યાણ થાય, મુક્ત હાસ્ય એક વખત દર્શન કરે ને આપ સમજાય ને, છેલ્લું પદ બોલાવી રહ્યા છે. પછી આપણે તમારી વિધિ કરીએ, આજે જવાનું છે તે ચાલ બોલાય. જીવ અને આત્મા બે જુદા છે ને કે છે? જીવ ને આત્મા એમ કે પૂછે છે. ના, એનો એ જ આત્મા કર્મ ની હાથે હોય ત્યાં જીવ કહેવાય, અને કર્મ રહિત હોય તો આત્મા કહેવાય. જો કર્મ રહિત હોય, કર્મ હાથે હોય ત્યાં જીવ મરે. જીવ એનું મરે, જીવ એનું મરે. ડાક્ટર કે સાહેબ મને બતાવજો, હું આ ડાક્ટર ની માં ભરી ગઈ. આ જે આત્મા છે એ તો અમર છે. આત્મા અમર છે કે છે? હા, એ તો અમર. જીવ એને વર્ગેલો છે કે? જીવ આત્મા છે. જીવાત્મા, જીવાત્મા આત્મા ને પરમાત્મા. જીવાત્મા આત્મા ને પરમાત્મા. હવે જીવાત્મા છે કર્મ સહિત અવસ્થા છે. એટલે મરે જરે જીએ, મરે જીએ અને અહંકાર થઈ અને જીવાત્મા કહેવાય. આત્મા ઇન્ક્રીઝ છે, અને જેને અહંકાર ના હોય, મરવા જીવન ના હોય, એ આત્મા. અને પરમાત્મા, પરમાત્મા અને પછી પરમાત્મા સ્ટેજ આવ્યો. પરમાત્મા એને પોતાનું સ્વરૂપ નું ભાન થઈ ગયું, આત્મા રૂપ થઈ ગયો, અને પરમાત્મા નું પ્રગટ થયા જ કરે. પછી પ્રગટ થયા કરે, ફૂલ્લી પ્રગટ થાય એટલે ફૂલ પરમાત્મા થઈ ગયા. તેરમું ગુંઠાણું પૂરું થઈ કેવું જ્ઞાન થયા પછી ફૂલ્લી પરમાત્મા નથી. બહાર આપણે આપણે છીએ એટલું ના ઓળખેલો, હું એટલો પહેલો નીકળ્યો. પછી આ બધાનું ઓળખાણ ભાઈ એવા થઈ રીતે લાગે એ તો હોય નહીં. આ બધું જે આપણે કરતા હતા જીવ કરાવે તો કરનાર કોણ? રાવજીભાઈ એ જ જીવ કહેવાય. એટલે ખરી રીતે આપણે જીવે નહીં કરાવતો, જીવ જ કરાવે. એ તો તમને લાગે છે આ જીવ કરાવે છે નહીં તો જીવ ને પેલા કંટ્રોલ માં લો તો પછી આગળ જવા. કરાવતો નહીં ને જીવ કરાવતો નહીં. આ જીવના માં સંદાસ જવાની કોઈ શક્તિ નથી. એ તો ડાક્ટર દવા હાલ ને અત્યારે ખબર પડે કે મારી શક્તિ નથી. ડાક્ટર દવા હાલ તો અટકે ચાલ થાય નથી શક્તિ. તે આપણને સંદાસ લઈ જવાનું કહે છે ને, જાય છે રાવજી ભાઈ પણ એને સત્તા નથી પોતાની. જીવ ની સત્તા નથી, જીવ જીવ બીજી સત્તા જ ચાલે છે. આત્મા ની સત્તા નથી. બરોબર છે, જીવ ગમે તે સત્તા થી ચાલતો હોય પણ તમારી કરે સત્કર્મ ને ખરાબ કર્મ બંને જીવત કરે, જીવત કરાવે. પ્રેરણા થાય છે નઈ, પ્રેરણા વ્યવસ્થિત શક્તિ. એટલે મન મન જતે તરત જ ઇન્દ્રિયો ને કહી દે કે આમ કરવું છે, બધી ઇન્દ્રિયો તે થઈ જાય. એટલે અંદર ની પ્રેરણા શક્તિ થી બધું ચાલ્યા કરે છે. પણ પ્રેરણા શક્તિ કોના આધારે છે? જીવ કંટ્રોલ મળી દેલા છે ના, લેવા ગયા છે એની આવા થઈ જાય. મારા કેવો ઉપાડો ભાઈ, આગવાની શક્તિ નથી અને મરવાની શક્તિ નથી. જો મરવાની શક્તિ હોત ને તો મરત નહીં. એના ઉપર શક્તિ છે. એ શક્તિ કોની કરે છે? એ શક્તિ જે હું તમને બતાવું છું ને, તમને બતાવું છું કે આ શક્તિ તમે બતાવી દીધી. એ શક્તિ થી જ આ જગત ચાલી. એ શક્તિ ને અમે ભગવાન કહીએ છીએ. હા, એને ભગવાન કહે છે. જગત જગત એને જ ભગવાન કહે છે. પણ એ જળ શક્તિ છે. એ જળ શક્તિ છે એટલે ભગવાન આપણે નથી કહેતા. જગતના લોકો એને ભગવાન માને છે. અમદે પડી છે, અમદે પડતી નથી ને. એટલે એના બીજું કોઈ કરે કોણ? ભગવાન શક્તિ કોણ કરે? આ બીજી શક્તિ કરે. એ તમને મેં દેખાડી દીધી બધાને. વ્યવહાર સત્ય છે. હા, તેથી આપવું નહીં મળી છે. તેથી એક્ઝામ્પલ મળી ઉલટા મળે કે મન નીતિ ના આવડી તારા અમે આ વાળા મળી છે ને. આખી જિંદગી મેં ધંધો જ નહીં કર્યો. આખી જિંદગી કર્યો છે? ના, એમ નહી. આખી જિંદગી મેં ધંધો જ કર્યો નથી. તમે ઘેર આયા, શું તમારે શરીર મળી નથી મળી? તમારો ધંધો કેમ નો ચાલે છે? તમારે શી અડચણ છે? આ જ આખી જિંદગી ધંધો કર્યો. કશે ધંધો જ નહીં કર્યો. ફક્ત ધંધો આવડે બહુ. સાંતિ વાર ચાર મહિના જાય પછી ગુજરાત ગુજરાત કરતો વીર દાવ કે લાય શું? એટલે એ ક્યાંક તમે બે ત્રણ મહિને ફરવા આપો તમારે ધક્કો ભાઈ આપે. પછી આ લોકોને જ ધમાલમાં પડેલો. મારે ઘર ના થાય કોઈનું દુઃખ. હે, અરે નોકરી હતું નથી પડતી. જેવા ચીઠી લખી લાગે પડતું. મગર બીજે કે બીજું આમાં આવેલા ના બોલું. ચીઠી લખી મોરબી મોટા બી લખું. એ કશે સારું કર્યું તું કહેશે? એ સારું કર્યું કહેશે? ના, પણ એવું કર્યું. બસ એટલું કર્યું કે જિંદગીમાં નોકરી ના મળતી નહી તો અમારે મુંબઈ મોકલી દો. બધાને મુંબઈ મોકલી કરેલા. જો મોતે પગાર પડતો હોય તો કાંતિ લાવે કે હાર મોકલી દો. અમારે કાંતિ હતો તેને ત્યાં મોકલી દીધો. પોચ આપીને છૂટી જવું એક તમારી વ્યવહારિક દ્રષ્ટિ સાચી છે કે છે, પણ ભગવાન ની દ્રષ્ટિએ સાચું નહીં કે છે. ભગવાન તો બાજુ બહુ રાજી. કારણ કે દરેક માણસ ના એના દુઃખ ને બંધ કરેલું છે. બરોબર છે. ભગવાન બહુ રાજી. પણ લોક મારે આ લોકો ની ઉપર લાગણી બહુ ના રાખવું. આવું બધું લોકો તમને જે લાગણી બહુ વાત આવી છે એ બધું લાગણી પાસે કે મારે ઘેર આવ્યો ને એની પાસે એમાં એ રસ્તી પડેલો ને હોય રસ્તી પડેલો. અહંકાર રસ એમ નહીં ઘડો મને તે અહંકાર રસ નીકળવા દુખવા માટે આ કઈ લોકો નોકરી આપવા માટે નહીં. અહંકાર તો હોવો જ જોઈએ. સારું કામ કરે જ નહીં કોઈ. સારું કામ કોઈ કરે જ નહીં. સમજ ને? તે મન તો અહંકાર તો તેથી કરતો હતો ને. બહુ ભારે અહંકાર. અહંકાર બહુ ભારે. અંબાલાલ ભાઈ ને આવે અંબાલાલ ભાઈ કહે બીજા અંબાલાલ બોલે તો આખી રાત ના આવે. ગોડો અહંકાર છે. મૂડી વગર મૂડી વગર નો અહંકાર. અહંકાર નહીં ચાલો કે પોતાના કેરેક્ટર નો તો અહંકાર હોવો જોઈએ. હા, એ હોવો જોઈએ. લક્ષ્મી તો આવે કે જાય એનું કઈ જીવન એને રાજી લોકો નું કામ કરી બતાવે લોકો નું જતે કરે લાગે પાડી લાગણી ના રાખવું અહંકાર આવે તે અહંકાર થી માણસ ઊંચે જાય કે નીચે જાય ચારિત્ર નો અહંકાર આવે એટલે આ બધું આ લક્ષ્મી નો અહંકાર હોય ને પાડે પાડે આપણે નહીં ચારિત્ર્ય નો તમે સાંભળી લો મોક્ષ માટે ઉપયોગી છે ના મોક્ષ માટે મોક્ષ ને તમે એમાં તમારે કમ નથી મારો મારે લુપ્તિ કરવી છે મારે કોઈ આમ કરવું છે એ બધો અહંકાર તમારે મને ખેતી જો હું તમને નહીં ખેતી છૂટા કરી ગયા 43,000 માં મેં 42,000 રૂપિયા તો ભાઈબંધો આપેલા મેં ઉઘરાણી ના કરી જતા કર્યા શા માટે ઉઘરાણી ના કરી હું તમને કહું મારે આત્માનો તો કરવા જ નહીં રહ્યા લોકો અને જો પૈસા લઈશ લાવીશ ફરી લેવા આવશે માટે લેવાનું જ બંધ એટલે આવતા જ બંધ થઈ જાય પછી એ તોણા થી જાય પૈસા બદલે જ્ઞાન લેવાય હિદા મહિના રખડ્યા કરે રોજગારી પાછું એ ભાઈ બંધાની ખબર તો પૂછો છો પૂછવું જ પડે ને નહીં તો બધા શેઠ મોટા વાણિયા ને નાખો વાણિયા આપણે નાખો અબધો બધી વાર નાખો આ તો હમણાં શેઠ ગુણો દેખાતી ભત્રીજા ને કોઈ શેઠ કહેતો એટલે મેં કહું હમને હું શેઠ કહું તો લોક શેઠ કહેશે નહીં લોક કે આપડે લોક કેવા છે આપડા બધા ગામના લોકો શું કે આવો રાજી આવો રાજી આપડા પ્રભુદા જેવા હતા આવો રાજી એવું એવું બોલે પ્રભુદા ટુકારો કરી બોલે જે પકડી દીધું પકડી દીધું એટલે આજે ચેતના અથડામણમાં એ ના આવે કોઈ બી અથડામણમાં ના આવે અત્યારે એને તમે અથડાવા જાઓ ને તો આમ ખેંચી જશે આમ ખેંચી જાય આમ ખેંચી જશે આમ થઈ જશે પણ તમને અથડામણ નહીં આવે અને અત્યારે કદાચ અથડામણમાં આવ્યા છે કે છે મિલની નોકરી છોડી દીધી અથડામણ કરીને છોડી દીધી એ થઈ અરે એનું ફળ ભોગવશે એમ કે છે ફળે ભોગવવું જ પડે છે ભોગવવું જ પડે આ ભાવમાં છે આ રૂપક માં આવ્યું તેનું આ ભાવમાં જ ફળ ભોગવવું પડે વાવેતર કર્યા કરતા હોય તો મુક્તિ આપી દો એમ કઈ કે તો આપડે જે સાર વાગીએ નહી ને વાવીએ નઈ એટલે પછી મુક્તિ થઈ ગઈ એ એવી રીતે એ કર્મ બચતા નથી અત્યારે અને તમે બધા કરું બધો છો આ બધું તમે કરું તમે બધો કરું એ કર્મ બધા રાવજી હોય ને ત્યાં સાંજે ભગવાન નો અવતાર હતા હરિ ને ખાનગી ખબર પડી કે પાસ છે, પોતાની ખબર પડી, પણ લોક કહે ને, લોક કે આપી ના, પણ જે જાણતા હોય એમ કે થઈ ગયો, લોક ના કહેવા માટે, લોક ના અમર પર પોતાને તો છે. મારો પ્રશ્ન એવો છે, બધું બારી વસ્તુ હચકી દેખાડે વાંચ્યો, પણ અંતસ્કરણ ના જેવા ભાવ એમાં દર્શન થાય. કોક ને દાદામાં તીર્થંકર નો શું દર્શન થઈ જાય, એ પણ અંતસ્કરણ ભાવ એવા છે. ચંદીરામ નો ફેરતો આવ્યા છે, પણ જ્ઞાનીઓના ચિત્ત ચડાવે એવું આ વાક્ય કેવા દેવ. પુસ્તક વાંચો તારીખ પડી ગઈ, કે અમે હિંમતનગર હતા, વકીલ મોક્ષ જવું કે તમે લાલચ ફ્રી આપી છે એક કલાક મોક્ષ, એટલે દયા ભર બધે બધા લોકો ઉમા ઉમ કરે છે, લાલચ મૂકી જ કે છે, લાલચ નથી હાથી વાત છે. પદ વાંચ્યા પદ નહીં, અને આ જાવી રાખી બે ત્રણ ચોપડીઓ માગી દીધી બધાને, બધા ના કહેતા તો પણ ના આપો આપો થઈ ગયા, કારણ કે એક એક પદ એટલું કિંમતી છે, એક ના પૂછ્યો. આત્મા આત્મા તો ઠંડક રહે છે ને, એક પદ પછી આત્મા પેલી ઠંડક નહીં, તો પણ પદ જાય ને તો કામ કાઢી નથી, ઉપયોગ શું થાય ને. પછી તમારે બહાર જવું જોઈએ, કેવું દાદા દેખાતા હતા, આ બધા નતા દેખાતા, બેઠેલા દેખાય, વાત કરતા દેખાય, આગળ ઉઘાડી ભરે બધું દેખાય, બધાને કહે ઘરે દર્શન કરવા બેઠા છે, એ અંતસ્કરણના ભાવ પર આધાર રાખે, સૂક્ષ્મ શરીર પ્રગટ રૂપે દેખાવું એ અંતસ્કરણના ભાવ પર. આ સપનું નથી, ઉઘાડી છે. સપના તો દર્શન નહીં કરે કિંમતી ગણાય, પણ ઉઘાડી માં શું વાત જ નથી. આ જૂના માણસ ને બધું સર બાને એવું માજી ને એવું, તો કશી અડચણ આવશે દાદા હશે, તે એમને અડચણ આવી દાદા થઈ ગયા, આતીબાતી કરડે ને કલ્પિત છે, એવું તમને સમજાય છે બધે કલ્પિત. કલ્પિત મોતી ની માળા સાથે મોતી માળા છે નહી, હે કલ્પિત એટલે કલ્પિત, પણ આ તો ત્યાં ખરું કહ્યું નિરંતર નહીં, પણ આ તો ધ્યાન થોડ્યું પેલા ને પેલા ફાયદો થયો, પેલો કરવા નો ફાયદો થયો, આ સારું થયું તોડાવડે ત્યારે કપાળ જે જોવા ગયેલા જોવા ગયેલા હતા એ કપાળ સ્વાભાવિક કે છે કે તમારી હાજરીમાં તો મને બહુ સરસ રહે છે, પણ પછી તમે ખસતો છો એક બાજુ, મારું મરણ સારું નહીં થાય. તો એટલે અમને કહ્યું જાઓ તમારી પાસે પ્રત્યક્ષ થઈ ગયું, અમે અહીં હોઈએ કે ના હોઈએ તો તમારી પાસે પ્રત્યક્ષ છે એવું તમે માન દેજો. એ પ્રત્યક્ષ પણ લોકો લઈ ગયા,